સીડી સીડી સીડી સીડી સાપ સીડી સાપ સીડી સીડી આગળ પાછળ સાપ સીડી ઉપર નીચે સાપ હો સીડી રાજાજીની છાપ સીડી સુખનું સાચું નામ સીડી માયા કેરી મેળી સીડી કાયા કેરી કેડી હો સીડી ફૂફાડાનું જાડું સીડી સપનાનું ખાણું સપનું સૈનો ખડિયો કાળો સૈનો સિક્કો વાગે કાળો સિક્કો વાગે સાપ સાપ સિક્કો જીવતર નો હિસાબ સિક્કો મોત નો નકાબ સિક્કો આઝાદી નું માપ સિક્કો ઇજ્જત સિક્કો નામ સિક્કો હાથી સિક્કો સાપ આંગળીઓમાં ઉડે સાપ કાગળિયામાં ઉડે સાપ વાણીના ફૂફાડા સાપ આંખોના ઉલાળા સાપ